श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 32 तारकासुर ना जन्म नी कथा। तारक नी तपस्या, तेना द्वारा देवताओं नो पराजय अने ब्रह्मा जी देवताओं ने सांत्वना आपवी। भीष्म जी पूछ्यू, हे ब्रह्मन, अति बलवान तारक नामना दैत्य नी उत्पत्ति केवी रीते थई? कार्तिकेय जीए ते महान असुर नो संहार कई रीते कर्यो? भगवान रुद्र ने उमा की प्राप्ति कई रीते थई? हे महामुनि, आ बधी बातों मने संभळावो। पुलस्त्यजीए कह्यू, हे राजन, जे मरणी थी अग्नि प्रगट थाय छे तेज प्रमाणे दीतीना गर्भथी दैत्योनी उत्पत्ति थई छे। पूर्व काल में तेज शुभ लक्षणा दीती ने महर्षि कश्यपे वरदान आप्यु हतु के देवी तमने वज्रांग नामनो एक पुत्र थशे, जेमना बधा अंगों वज्र जेवा सुदृढ़ हशे। वरदान मेळवीने दीतीए समय अनुसार ते पुत्रने जन्म आप्यो। ते वज्र द्वारा पण अच्छेद्य हतो, ते जन्मता ज समस्त शास्त्रों में पारंगत थई गयो। तेणे बहु भक्तिपूर्वक माताने कह्युं, मां, हूँ तमारी कई आज्ञानुं पालन करूँ? आ सांभळीने दीतीने बहु हर्ष थयो। तेणे दैत्यराज ने कह्युं, बेटा, इंद्रे मारा घणा पुत्रों ने मारी नाख्या छे, तेथी तेनो बदलो लेवाना उद्देश्य थी तमे पण इंद्रनो वध करवा माटे जाओ। महाबली वज्रांग बहु सारू कहीने स्वर्ग में गयो अने अमोघ तेजवाला पास थी इंद्र ने बांधीने पोताना मां पासे लई आव्यो, जेम कोई शिकारी मृग ने बांधी लावे। ए समय ब्रह्माजी तथा महातपस्वी कश्यप मुनि ते स्थान पर आव्या, જ્યાં તે બંને મા દીકરો નિર્ભય થઈને ઊભા હતા। તેમને જોઈને બ્રહ્માજી અને કશ્યપજીએ કહ્યું, બેટા, આમને છોડી દો, આ દેવતાઓના રાજા છે, એમને બાંધીને તમે શું કરશો? સન્માનિત પુરુષોનું અપમાન, તેનો વધ કર્યા બરાબર છે। જો શત્રુ આપણા શત્રુના હાથમાં આવી જાય અને તે બીજાના ગૌરવથી છૂટી જાય તો તે જીવતો હોવા છતાં મરેલા જેવો છે। આ સાંભળીને વજ્રાંગે ब्रह्माजी ने कश्यप जी चरणों में प्रणाम करता कहू, मारे इंद्र ने बांधवा कोई मतलब नहीं, मैं तो माता ने आज्ञा पालन करियो छे। हे देव, तमे देवता ने असुरोना पण स्वामी तथा मारा माननीय पर पितामह छो, तेथी तमारी आज्ञा पालन अवश्य करीस। लो, मैं आ इंद्र ने मुक्त कर दीधो। मारू मन तपस्या करवानो छे, तेथी मारी तपस्या निर्विघ्ने पूरी थाय एवा आशीर्वाद आपो। ब्रह्मा जी बोलिया, वत्स, तमे मारी आज्ञा ने अधीन रहीने तपस्या करो, तमारी ऊपर कोई आपत्ति आवी शकशे नहीं। तमे पोताना शुद्ध भाव थी जन्मनु फल प्राप्त करी लीधु। आ प्रमाणे कहीने ब्रह्मा जीए मोटी मोटी आंखों वाली एक कन्या उत्पन्न करी अने तेने वज्रांग ने पत्नी रूपे आपी दीधी। ते कन्यानु नाम वारांगी कहीने ब्रह्मा जी त्यांथी चाल्या गया। અને વજ્રાંગ તેને સાથે લઈને વનમાં તપસ્યા માટે ચાલ્યો ગયો। તે દૈત્યની આંખો કમળપત્ર જેવી વિશાળ અને સુંદર હતી, તેની બુદ્ધિ શુદ્ધ હતી તથા તે મહાન તપસ્વી હતો। તેણે બંને હાથ ઉપર ઉઠાવીને ઊભા રહીને 1000 વર્ષ સુધી તપસ્યા કરી। ત્યાર પછી તેણે 1000 વર્ષ સુધી પાણીમાં ઊભા રહીને તપ કર્યું। તેણે જળમાં તપ કર્યું ત્યાં સુધી તેની પત્ની વરાંગી, જે મહાન પ્રતિવ્રતા હતી, તેજ સરોવરના તટ પર ચૂપચાપ બેસી રહી અને કંઈ પણ ખાધા પીધા વિના તપસ્યામાં પ્રવૃત્ત થઈ ગઈ। તેના શરીરમાં ઘણું તેજ હતું। આમ કરતા 1000 વર્ષ વ્યતીત થઈ ગયા ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થઈને તે સરોવરના કિનારે આવ્યા અને વજ્રાંગને આ પ્રમાણે કહ્યું, દીતીનંદન, ઊભા થાઓ, હું તમારી બધી કામનાઓ પૂરી કરીશ। તેમના પ્રમાણે કહ્યા પછી વજ્રાંગ બોલ્યો, ભગવાન, મારા હૃદયમાં અસુરભાવ ન આવે, મને અક્ષય લોકોની પ્રાપ્તિ થાય તથા જ્યાં સુધી આ શરીર રહે ત્યાં સુધી મારો અનુરાગ તપસ્યામાં જ રહે। તથાસ્તુ કહીને બ્રહ્માજી પોતાના લોકમાં ચાલ્યા ગયા અને સંયમશીલ વજ્રાંગ તપસ્યા સમાપ્ત થયા પછી ઘેર જવાની ઈચ્છા કરવા લાગ્યો ત્યારે તેને આશ્રમ પર પોતાની સ્ત્રી જોવા ન મળી। ભૂખથી વ્યાકુળ થઈને તેણે પર્વતના ઘોર વનમાં પ્રવેશ કર્યો તો ત્યાં તેણે જોયું કે તેની પત્ની વૃક્ષના ઓઠે મુખ છુપાવીને રડી રહી છે। આવી અવસ્થામાં જોઈને દીતીકુમારે તેને સાંત્વના આપતા કહ્યું, કલ્યાણી, તમારું અહિત કરીને કોણે યમપુરીમાં જવાની ઈચ્છા કરી છે? વરાંગી બોલી, હે પ્રાણનાથ, તમારી હયાતીમાં મારી દશા અનાથ જેવી થઈ ગઈ છે. દેવરાજ ઇન્દ્રે મને ભયંકર રૂપ ધારણ કરીને ભયભીત કરી છે, આશ્રમમાંથી બહાર કાઢી મૂકી છે, મને માર માર્યો છે અને અનેક કષ્ટો આપ્યા છે. મને મારા દુઃખનો અંત દેખાતો ન હતો, તેથી હું પ્રાણ ત્યાગ કરવાનો નિર્ણય કરી ચૂકી હતી. તમે એક એવો પુત્ર આપો જે મને આ દુઃખના સમુદ્રથી તારી શકે. વરાંગીના પ્રમાણે કહ્યા પછી દિત્યરાજ વજ્રાંગની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. જોકે તે મહાન અસુર દેવરાજ સાથે બદલો લેવાની શક્તિ ધરાવતો હતો, છતાં તે મહાબળીએ ફરી તપ કરવાનો જ નિશ્ચય કર્યો. તેનો સંકલ્પ જાણીને બ્રહ્માજી ત્યાં આવ્યા અને તેને પૂછવા લાગ્યા, બેટા, તમે ફરી તપસ્યા શા માટે કરવા તૈયાર થયા છો? વજ્રાંગે કહ્યું, પિતામાં, તમારી આજ્ઞા માનીને મેં સમાધિમાંથી ઉઠ્યા પછી જોયું કે ઇન્દ્રે વરાંગીને બહુ ત્રાસ આપ્યો છે, તેથી એ મારી પાસે એવો પુત્ર ઈચ્છે છે કે જે તેના આ વિપત્તિમાંથી ઉગારી શકે. હે દાદાજી, જો તમે મારા પર સંતુષ્ટ છો તો મને આવો પુત્ર આપો. બ્રહ્માજીએ કહ્યું, વીર, એવું જ થશે. હવે તમારે તપસ્યા કરવાની જરૂર નથી, તમારે તારક નામનો એક મહાબળી પુત્ર થશે. બ્રહ્માજીના પ્રમાણે કહ્યા પછી દૈત્યરાજે તેમને પ્રણામ કર્યા અને વનમાં જઈને પોતાની રાણીને, કે જેનું હૃદય વ્યથિત હતું, પ્રસન્ન કરી. તે બંને પતિ પત્નીના મનોરથ સફળ થતા પોતાના આશ્રમ પર ગયા. સુંદરી વરાંગીએ પોતાના પતિ દ્વારા સ્થાપિત ગર્ભને પૂરા 1000 વર્ષ સુધી પોતાના ઉદરમાં ધારણ કરી રાખ્યો. ત્યારબાદ તેણે પુત્રને જન્મ આપ્યો. તે દૈત્યનો જન્મ થતા જ સમગ્ર પૃથ્વી ડોલવા લાગી, બધી બાજુ ભૂકંપ થવા લાગ્યો, મહાસાગર વિક્ષુબ્ધ થઈ ઉઠ્યા. વિરાંગી પુત્રને જોઈને હર્ષિત થઈ ગઈ. દૈત્યરાજ તારક જન્મતા જ પરાક્રમી થઈ ગયો. કુજંભ અને મહિષ વગેરે અસુરોને તેને રાજાના પદ પર અભિષિક્ત કરી દીધો. દૈત્યનું મહાન સામ્રાજ્ય પ્રાપ્ત કરીને તારકે કહ્યું, મહાબળી અસુરો અને દાનવો, તમે બધા લોકો મારી વાત સાંભળો. દેવતાઓ આપણા વંશનો નાશ કરવાના છે, જન્મજાત સ્વભાવથી જ આપણી તેમની સાથે શત્રુતા છે, તેથી આપણે બધા દેવતાઓનું દમન કરવા માટે તપસ્યા કરીશું. પુલત્સ્યજી કહે છે, રાજન, આવો આદેશ કરીને બધાની સંમતિ લઈને તારકાસુર પરિયાત્ર પર્વત પર ચાલ્યો ગયો અને ત્યાં 100 વર્ષ સુધી નિરાહાર રહીને, 100 વર્ષ સુધી પંચાંગનીનું સેવન કરીને, 100 વર્ષો સુધી માત્ર પાંદડા ખાઈને તથા 100 વર્ષ સુધી માત્ર જળ પીને તપસ્યા કરતો રહ્યો. આ પ્રમાણે જ્યારે તેનું શરીર તદ્દન દુર્બળ અને તપનું પુંજ થઈ ગયું, ત્યારે બ્રહ્માજી આવીને કહ્યું, દૈત્યરાજ, તમે શ્રેષ્ઠ વ્રતનું પાલન કર્યું છે. કોઈ વરદાન માગો તેને માગ્યું, કોઈ પણ પ્રાણી દ્વારા મારું મૃત્યુ ન થાય. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, દેહધારીઓ માટે મૃત્યુ અનિવાર્ય છે, તેથી તમે જે કોઈ નિમિત્તે જેનાથી તમને ભય ન હોય તેના દ્વારા પોતાનું મૃત્યુ માંગી લો. ત્યારે દૈત્યરાજ તારકે બહુ જ વિચાર કરીને 7 દિવસના બાળકથી પોતાનું મૃત્યુ માંગ્યું. તે સમયે તે મહાન અસુર અહંકારથી બહેકી ગયો હતો. બ્રહ્માજી તથાસ્તુ કહીને ચાલ્યા ગયા અને દૈત્ય પોતાને ઘેર પાછો આવ્યો. ત્યાં જઈને તેણે પોતાના મંત્રીઓને કહ્યું, તમે લોકો શીઘ્ર મારી સેના તૈયાર કરો. ગ્રસન નામનો અસુર દૈત્યરાજ તારકનો સેનાપતિ હતો. તેણે સ્વામીની વાત સાંભળીને બહુ મોટી સેના તૈયાર કરી. રણભેરી વગાડીને તેણે મોટા મોટા દૈત્યોને એકત્રિત કર્યા, જ્યાં એક એક દૈત્ય મહાન પરાક્રમી હોવા ઉપરાંત 10-10 કરોડ દૈત્યોનો યુદ્ધપતિ હતો. જંભ નામનો દૈત્ય તે બધાનો આગેવાન હતો અને કુજંભ તેમની પાછળ ચાલનારો હતો. આ ઉપરાંત મહિષ, કુંજર, મેઘ, કાળનિમી, નિમી, મંથન, જંભક અને શુંભ પણ મુખ્ય હતા. આ પ્રમાણે આ 10 દૈત્યો સેના નાયક હતા. તેમના સિવાય બીજા 100 દાનવો એવા હતા જે પોતાની ભુજાઓ પર પૃથ્વીને ધારણ કરવાની શક્તિ ધરાવતા હતા. દૈત્યોમાં સિંહ જેવા પરાક્રમી તારકાસુરની તે સેના અતિ ભયંકર દેખાતી હતી. તે સેના મદમસ્ત ગજરાજો, ઘોડા અને રથોથી ભરચક હતી. પાયદળની સંખ્યા પણ ઘણી હતી. સેનામાં ચારે બાજુ પતાકાઓ ફરકી રહી હતી. આ દરમિયાન દેવતાઓના દૂત વાયુ અસુર લોકમાં આવ્યા અને દાનવ સેનાની ગતિવિધિ જોઈને ઇન્દ્રને તેના સમાચાર આપવા માટે ગયા. દેવસભામાં જઈને તેમણે દેવતાઓની સામે આ નવા સમાચાર આપ્યા. તે સાંભળીને દેવરાજ ઇન્દ્રે આંખો બંધ કરીને બૃહસ્પતિજીને કહ્યું, ગુરુદેવ, આ સમયે દેવતાઓની સામે દાનવોના ઘોર સંગ્રામનો અવસર ઉપસ્થિત થવા ઈચ્છે છે. આ વિશે અમારે શું કરવું જોઈએ? કોઈ નીતિયુક્ત સલાહ આપો. બૃહસ્પતિજીએ કહ્યું, હે ઇન્દ્ર, સામ નીતિ અને ચતુરંગીની સેના આ બે જ વિજયના અભિલાષી વીરોની સફળતાના સાધન છે. એ જ સનાતન રક્ષા કવચ છે. નીતિના ચાર અંગ છે, સામ, ભેદ, દાન અને દંડ. જો આક્રમણ કરનાર શત્રુ લોભી હોય તો તેમના પર સામ નીતિનો પ્રભાવ પડતો નથી. જો તેઓ એકત્રિત અને સંગઠિત હોય તો તેમનામાં ફૂટ પણ ઊભી કરી શકાતી નથી. તથા જે બળપૂર્વક બધું છીનવી લેવાની શક્તિ ધરાવે છે તેમની સામે દાન નીતિનો પ્રયોગ પણ સફળ થતા નથી. તેથી અહીં એક જ ઉપાય શેષ રહે છે, તે છે દંડ. જો તેમને યોગ્ય લાગે તો દંડનો જ પ્રયોગ કરો. જો તમને યોગ્ય લાગે તેમને યોગ્ય લાગે તો દંડનો જ પ્રયોગ કરો. બૃહસ્પતિજે નામ કહ્યા પછી ઇન્દ્રે પોતાના કર્તવ્યનો નિશ્ચય કરીને દેવતાઓની સભામાં આ પ્રમાણે કહ્યું, સ્વર્ગવાસીઓ, સાવધાન થઈને મારી વાત સાંભળો. આ સમય યુદ્ધ માટે ઉદ્યોગ કરવો એ જ યોગ્ય છે. તેથી મારી સેનાને તૈયાર કરવામાં આવે. યમરાજને સેનાપતિ બનાવીને બધા જ દેવતાઓ તરત જ યુદ્ધ માટે નીકળે. આ સાંભળીને મુખ્ય મુખ્ય દેવતા કવચ બાંધીને તૈયાર થઈ ગયા. માતલીએ દેવરાજના દુર્જય રથને તૈયાર કરીને સામે ઉભો કરી દીધો. યમરાજ એટલે મહિષ પાડા પર બેસીને સેનાની આગળ ઉભા રહ્યા. તેમની ચારે બાજુ તેમના પ્રચંડ કિંકરો હતા. અગ્નિ, વાયુ, વરુણ, કુબેર, ચંદ્રમા તથા આદિત્ય વગેરે બધા યુદ્ધ માટે ઉપસ્થિત થયા. દેવતાઓની તે સેના ત્રણેય લોક માટે દુર્જય હતી. તેમાં 33 કરોડ દેવતાઓ હતા. ત્યાર પછી યુદ્ધ આરંભ થયું. અશ્વિની કુમાર, મરુદગણ, સાધ્યગણ, ઇન્દ્ર, યક્ષ અને ગંધર્વ આ બધા મહાબળી એક સાથે મળીને દૈત્યરાજ તારક પર પ્રહાર કરવા લાગ્યા. બધાની પાસે વિવિધ પ્રકારના દિવ્યાસ્ત્રો હતા, પરંતુ તારકાસુરનું શરીર વજ્ર અને પર્વત જેવું સુદૃઢ હતું. દેવતાઓના હથિયાર તેના પર કામ કરતા ન હતા. તેમને પ્રહાર કરતા જોઈને દાનવરાજ તારક રથ પરથી કૂદી પડ્યો અને કરોડો દેવતાઓને તેને પોતાના હાથના પૃષ્ઠભાગથી મારી નાખ્યા. આજે દેવતાઓની બચેલી સેના ભયભીત થઈ ગઈ અને હથિયારો મૂકીને ચારે દિશાઓમાં ભાગી ગઈ. આ સ્થિતિના કારણે દેવતાઓને ભારે દુઃખ થયું અને તેમણે જગદગુરુ બ્રહ્માજીના શરણમાં જઈને તેમની સુંદર સ્તુતિ કરી. દેવતા બોલ્યા, હે સત્યમૂર્તે, તમે પ્રણવ રૂપ છો. અનેક ભેદોથી યુક્ત આ વિશ્વ છે. તેના અંકુર વગેરેની ઉત્પત્તિને માટે તમે સર્વપ્રથમ બ્રહ્મરૂપે પ્રગટ થયા છો. ત્યાર પછી આ જગતની રક્ષા માટે સત્વગુણના મૂળ એવા શ્રી વિષ્ણુ રૂપે સ્થિત થયા છો. એના પછી આ સંસારના સંહારની ઈચ્છાથી તમે રુદ્ર રૂપ ધારણ કર્યું. આ પ્રમાણે એક હોવા છતાં ત્રિવિધ રૂપ ધારણ કરનારા તમે પરમાત્માને નમસ્કાર છે. જગતમાં જેટલા પણ સ્થૂળ પદાર્થો છે તે બધાના આદિ કારણ પણ તમે જ છો. તેથી તમે પોતાના જ મહિમાથી વિચારીને અમારું દેવતાઓનું નામ નિદર્શ કર્યું છે. સાથે જ આ બ્રહ્માંડના બે ભાગ કરીને ઉર્ધ્વ લોકોને આકાશમાં તથા અધો લોકોને પૃથ્વી પર અને તેની અંદર સ્થાપિત કર્યા છે. આથી અમને એવું જણાય છે કે વિશ્વનું સંપૂર્ણ અવકાશ તમે જ બનાવ્યું છે. તમે દેહની અંદર રહેનારા અંતર્યામી પુરુષ છો. તમારા વિગ્રહથી જ દેવતાઓની ઉત્પત્તિ થઈ છે. આકાશ તમારું મસ્તક, ચંદ્રમા અને સૂર્ય નેત્ર, સર્પોનો સમુદાય કેશ અને દિશાઓ કાન છે. યજ્ઞ તમારું શરીર, નદીઓ સંધિસ્થાન, પૃથ્વી ચરણ અને સમુદ્ર ઉદર છે. હે ભગવાન, તમે ભક્તોના આશ્રય સ્થાન, આપત્તિથી ઉગારનારા તથા તેમના રક્ષક છો. તમે સર્વના ધ્યાનના વિષય છો. તમારું સ્વરૂપ અનંત છે. દેવતાઓ દ્વારા પ્રમાણે સ્તુતિ કરવાથી બ્રહ્માજી બહુ પ્રસન્ન થયા. તેમણે ડાબો હાથ વરદાન આપતી મુદ્રામાં રાખીને દેવતાઓને કહ્યું, હે દેવતાઓ, તમારું તેજ કોણે લઈ લીધું છે? તમે આજે તદ્દન શક્તિહીન રેખાઓ દેખાઓ છો, તમારી કાંતિ ક્યાં ગઈ? બ્રહ્માજીના પ્રમાણે પૂછ્યા બાદ દેવતાઓએ વાયુને ઉત્તર આપવા કહ્યું. વાયુએ કહ્યું, હે ભગવાન, તમારાથી શું અજાણ્યું છે? સેંકડો દૈત્યોએ મળીને ઇન્દ્ર વગેરે બળવાન દેવતાઓને બળપૂર્વક પરાસ્ત કરી દીધા છે. તમારા આદેશથી સ્વર્ગલોક સદા યજ્ઞ ભોગી દેવતાઓના અધિકારમાં રહેતો આવ્યો છે. પરંતુ આજે તારકાસુરે દેવતાઓનું સમગ્ર છીનવી લઈને તેમને સંપત્તિ સત્તા અને શ્રીહીન કરી દીધા છે. દેવતાઓનું નિવાસ સ્થાન એવા જે મેરુ પર્વતને તમે સંપૂર્ણ પર્વતોના રાજા માનીને તેને બધા ગુણોમાં ચડિયાતો યજ્ઞોથી વિભૂષિત તથા આકાશમાં પણ નક્ષત્રો અને ગ્રહોની ગતિનો સીમા પ્રદેશ બનાવી રાખ્યો હતો, તે મેરુ પર્વતને તે દાનવે પોતાના નિવાસ અને વિહાર માટે ઉપયોગી બનાવવાના ઉદ્દેશ્યથી પરિષ્કૃત એટલે અલંકૃત કરેલ છે. તેના શિખરોમાં જરૂરી પરિવર્તન અને સુધાર કર્યો છે. આ બધી તેની ઉદંડતા મેં તમને કહી, હવે તમે જ અમારી ગતિ છો. આ પ્રમાણે કહીને વાયુ દેવતા મૌન થઈ ગયા. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, દેવતાઓ, તારક દૈત્ય દેવો અને દાનવો બધા માટે અવધ્ય છે. જેના દ્વારા તેનો વધ થવાનો છે તે પુરુષ હજી પેદા થયો નથી. તારકાસુર તપસ્યા કરી રહ્યો હતો ત્યારે મેં વરદાન આપીને તેને અનુકૂળ બનાવ્યો અને તપસ્યાથી રોક્યો. તે દૈત્યે 7 દિવસના બાળકના હાથે પોતાનું મૃત્યુ માંગ્યું છે, તેથી 7 દિવસનો તે જ બાળક તેને મારી શકે છે. જે ભગવાન શંકરનો પુત્ર હોય, હિમાલયની પુત્રી જે ઉમાદેવી હશે, તેના ગર્ભથી ઉત્પન્ન પુત્ર અરણીથી પ્રગટ થતા અગ્નિ જેવો તેજસ્વી થશે. તેથી ભગવાન શંકરના અંશથી ઉમાદેવી જે પુત્રને જન્મ આપશે તેનો સામનો કરતા તારકાસુર નષ્ટ થઈ જશે. બ્રહ્માજીની આ વાત સાંભળીને દેવતાઓ તેમને પ્રણામ કરીને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. અધ્યાય 32 પૂર્ણ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી.